ભાષામાં ટેપ રેકોર્ડર નો ગુણ નથી. એનો જે એક આવી રીતે ઓર્ગેનાઇઝ થાય એક ટિપિકલ ફોર્મમાં, તો એમાં એ ક્વોલિટી આવે, નહીં તો ટેપ રેકોર્ડર થવાની ક્વોલિટી ના આવે. જેટલા પાર્ટસ છે આના, એ બધા પાર્ટસ કાયમ રાખો. પણ જેમ મારી હેબિટ હતી કે બધા જે પાર્ટસ છૂટા થાય એક વખતે છૂટા કરી દેવા અને પછી કેવું કે રમકડું કામનું નથી, તેવી હેબિટ કરીને કોઈક વખતે છૂટો કરી દો બધા પાર્ટસ આના, તો પછી ટેપ રેકોર્ડર માં ન તો ટેપ રહી જાય ન રેકોર્ડર રહી જાય, છૂટા પાર્ટસ બધા રહી જાય. એટલે તોલીને જોશો એને, માપીને, તો વજન એટલું ને એટલું જ રહેશે, છતાંય ટેપ રેકોર્ડર ગાયબ. એટલે પાર્ટસ માં ટેપ રેકોર્ડર એક નવો પ્રકટ થાય છે, એના એક ઓર્ગેનાઇઝ થવાની ફેશન ના લીધે. જે પાર્ટસ માં નથી તે ક્વોલિટી એનામાં પ્રકટ થાય. વાદો ચાલે આપણને કે જગત બ્રહ્મ માંથી પ્રકટ થયો, પરમેશ્વર માંથી પ્રકટ થયો, તે જગત બ્રહ્મ ઉપર વિવર્ત છે કે જગત તે બ્રહ્મ નું પરિણામ છે કે જગત એક નવું ઓર્ગેનાઇઝ એક કોઈ યુનિટ ઉત્પન્ન થઈ છે, વિવાદ ચાલે, વાદો છે. એટલે પણ કોઈક વખતે સાવધાનીથી પરમાત્માનું કન્સેપ્ટ આપણા માઇન્ડમાં ન હોય અને કેવળ ભગવાન તરફ દ્રષ્ટિ હોય, તો ભગવાન ચોખ્ખી ડેફિનેશન આપે છે, યસ્માત ક્ષરમતિ તો હમ અક્ષરાદ અપિચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રસિદ્ધ પુરુષોત્તમ. આ જગત બધું અક્ષર છે, હું તો અક્ષર કરતા પણ ઉત્તમ છું, તેથી મને પુરુષોત્તમ કહેવાય છે. અને પુરુષોત્તમને જોતા જોતા જો તમારે જગતની વ્યાખ્યા કરવી હોય તો તમને કહેવું પડશે કે ભાઈ પુરુષોત્તમ તો ઉત્તમ છે અને આ તો અક્ષર છે. કેવી રીતે ઉત્પન્ન થયું? આપણને લાગશે કે જરૂર આરંભ છે, નવો આરંભ છે. ક્રિશ્ચિયનોનો જે સિદ્ધાંત હતો કે લેટ ધેર બી અર્થ એન્ડ ધેર વોઝ અર્થ એન્ડ લેટ ધેર બી લાઈટ એન્ડ ધેર વોઝ લાઈટ, એ શું હતો? આરંભવાદ હતો. ભગવાન કહે કે થાવ અને થવા માંડે, પહેલા કશું જ નહોતું, નવું થયું, તેને આપણે આરંભ કહીએ. એટલે પાર્ટસ બધા હતા પણ હતા તેથી શું થયું? કોઈક એસેમ્બલ ન કરે બધા પાર્ટસ ને તો ટેપ રેકોર્ડર પ્રકટ ન થાય. સૂત બધા હોય એટલે જ મને લાગે છે મિલમાં પણ કઈક એવા ત્રણ ડિપાર્ટમેન્ટ હોય છે ને, કઈક સ્પિનિંગ, વિવિંગ, એવું કઈક. તો વિવિંગ મને લાગે છે કે પેલું જે કપડાને વણે તે વિવિંગ, અને એ વિવિંગ ત્યારે થાય ત્યારે કાપડ પેદા થાય. સૂત કાચવાથી કાપડ પેદા થતો નથી, કેમ કે સૂત માં કપડો એક નવો આરંભ છે. એટલે કોઈ કોઈક મિલ એવી જ હોય છે કે ખાલી સ્પિનિંગ જ કરતી હોય, કોઈક મિલ એવી હોય કે ખાલી વિવિંગ કરતી હોય, તો એમાં નવો આરંભ થતો હોય છે કાપડનો. ત્યાં કાપડ પ્રખટ થતો નથી, નવો આરંભ થાય છે સૂતમાંથી. તે રીતે પુરુષોત્તમને દ્રષ્ટિ જોઈને જગતની વ્યાખ્યા કરીએ તો બધા દ્વૈતવાદી દર્શનોને એમ લાગે કે આ જગત એક નવું આરંભ છે, એનું ભગવાન સાથે કોઈ જાતનું લેવું દેવું કશું જ નથી. અક્ષર બ્રહ્મને જોઈને આપણે લાગીએ કે જ્યાં કોઈ પણ આકાર દેખાતો નથી અને આટલા બધા આકાર દેખાય એટલે આપણી અક્કલ ચકરાઈ જાય. અક્કલ ચકરાઈ જાય એટલે આપણને લાગે બધું માયા. માયા એટલે શું? અક્કલ નો ચકરાઈ જવું. જે આપણને સમજ ના આવે તે આપણને માયા કહીએ. એટલે સમજ ના આવે તેથી આપણને લાગે કે આ વિવર્ત છે. અક્ષર બ્રહ્મને જોતા જોતા જગતની વ્યાખ્યા કરવા જશું તો ખરેખર જગત વિવર્ત જ લાગશે. પણ પરમાત્માને તરફ જો કોઈક વખતે દ્રષ્ટિ પહોંચી જશે તો તમને ખબર પડશે કે ના, જગત નથી વિવર્ત, જગત નથી આરંભ, જગત એ તો પરમાત્માનો પરિણામ છે. વ્યાસજી કહે છે આત્મકૃતે પરિણામ. આત્માનો આત્મા પોતે પરિણત થઈ છે. એ રીતે ઉપનિષદમાં બહુ સુંદર એનું સમાધાન આપ્યું. એ કહે છે કે સો વિભેદ, જે સૃષ્ટિ પ્રકટ કેવી રીતે થઈ તેનું વર્ણન આપતા ત્યાં કહે છે સો વિભેદ તસ્માદ એકાથી વિભેદી. તેને ભય લાગ્યો, તેને ભય લાગ્યો, તેથી કહે છે કે આપણે કોઈક વખતે અકેલા પડી જઈએ, એકલા પડી જઈએ તો આપણને ભય લાગતું હોય છે. પણ પછી કહે છે કે જયારે ભય લાગ્યું ત્યારે એ તત્વે ચિંતન કર્યું કે કસ્માદ વિભેમી, મારે કોનાથી બીવું જોઈએ? યદા મદન્ય નાસ્તિ, જયારે મારા સિવાય બીજું કશું છે જ નહીં, તો મારે બીવાનું કોનાથી હોય? અને જે વખતે એને પોતાના એકતાનું ચિંતન કર્યું એટલે ભયની નિવૃત્તિ થઈ ગઈ. અને શ્રુતિ બહુ સુંદર કહે છે કે જયારે પણ તમે એકતાનું ચિંતન કરશો, એકતાનું ચિંતન કરતાની સાથે તમારો ભય નિવૃત્ત થઈ જશે. હમણાં જ મેં એક બહુ સુંદર એક ડિસ્ક્રિપ્શન વાંચ્યો, આ વેલ ને મારી નાખે છે ને લોકો, એટલે અમુક એક સાયન્ટિસ્ટો ને એવું ગ્રુપ છે કે વેલ સેવ, વેલ પ્રોટેક્ટ, વેલ એવું એક આંદોલન ચલાવે છે. એ વેલ ને બધું અધ્યયન કરવા માટે એને સમુદ્રમાં ડૂબકી લગાવીને આખું વર્ણન એને કર્યું. તો એમાં એ કહે છે કે હું નીચે ગયો તે વખતે આપણને તો વેલ નું નામ સાંભળી એને આંજા ગગડી જાય. કેમ કે વેલ નું મોડું કેવડું કે મોડું ખોલે તો આખા જ આપણે જઈએ, અંદર ચબાવવાની એને જરૂરત પડે નહીં. એટલું સાંભળીએ એટલે આપણને દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી છે, કે વેલની ચિંતા જ નહીં કરો ને વાત જ નહીં કરો. અમે સમુદ્રમાં નવા જતા, અરે મુંબઈમાં જુહુમાં તો વેલ શું, વેલ નું બચીએ ન આવે એટલું પાણી છીછરું છે ત્યાંનું. પણ બધા લોકો અમને સાવચેતી આપતા, જો સમુદ્રમાં તમે નવા જાઓ છો સમજતા નથી, કોઈક દિવસે શાર્ક આવશે, વેલ આવશે, પકડી જશે. અરે ભાઈ પણ જુહુમાં એટલો સમુદ્ર જ નથી કે વેલ આવે, પણ દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી. આપણે વેલ થી એવો એક દ્વૈત ભાવ કેળવી લીધો કે વેલ છે એટલે બસ સમુદ્રમાં પગ મૂકતા આપણને બીક લાગે. પેલો વેલની દુનિયામાં નીચે ગયો અને એને બહુ સુંદર ફોટોગ્રાફો બધા આપ્યા, અને એમાં એ કહે છે કે હું ઉભો તો, પણ એ કહે છે વેલના અમુક નિયમો હોય છે, વેલની અમુક જે સામાજિકતા છે એમાં નિયમો છે કે જેમાં અમુક સર્ટન ડિસ્ટન્સ દર વખતે એડજસ્ટ કરતા રહેવું જોઈએ. તે એડજસ્ટ કરતા રહીએ તો વેલ પોતાના ઉપર એટેક એને ન ગણે. એટલે સર્ટન જે પ્રોક્સિમિટી છે, દૂરી છે, એ આપણે ન જાળવીએ જાનવરોથી, તો જાનવરોને એવું લાગતું હોય છે કે અમારા ઉપર એટેક કરવા માંગે છે. એ સર્ટન ડિસ્ટન્સ, જેમ કાગડો આ ડાલી ઉપર બેસશે તો ચીડિયા તરત બીજી ડાલી ઉપર, એ જે ડિસ્ટન્સ છે બંનેનું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી ડેવલપ થયેલું, એ ડિસ્ટન્સ ને કન્ટિન્યુઅસ એ લોકો જાળવતા હોય છે. તેથી કોઈ કોઈના ઉપર એટેક માનતો નથી ને બંને સ્થિર રહે છે. સિમનું પણ એવું કહેવાય છે કે સર્ટન એની જે રેન્જ હોય એની અંદર ન જાઓ તો એ પોતાના ઉપર એટેક ન માને, પણ એ રેન્જની અંદર જઈએ તો એટેક માને. કેમ કે એને લાગે કે મારા આત્મા ઉપર આ પ્રહાર કરી રહ્યો છે, એની આત્માની રેન્જ જેટલી એ માનતો હોય. હું જેમ એને કહ્યું કે વેલ ને હું ફોટોગ્રાફીમાં એટલો મશગુલ થઈ ગયો કે એકાએક વેલની જે પેલું જે પાસ કરીને આવી રહી છે મને ડિસ્ટન્સ નું ખ્યાલ રહ્યું નહીં, એટલે વેલ ને આવીને મને પાછળથી એક ધક્કો લગાવ્યો, ધક્કો લગાવ્યો અને તરત ખ્યાલ આવી ગયો કે ના હવે કીપ સેફ ડિસ્ટન્સ રાખવું જોઈએ. અમુક સર્ટન ડિસ્ટન્સ ઉપર પાછો ચાલ્યો ગયો, વેલ પાછી જોઈને ચાલી ગઈ એક વખતે, સમજીને કે આ શું છે, માછલી છે, કઈ નવો માછલી છે, શું છે શું નહીં, પછી ખાધું નહીં. એટલે જે આપણને એક વખતે એમની સિસ્ટમ, એમની કસ્ટમ ડેવલપ થાય તો કોઈક જાતનું અભેદ ભાવ કેળવાય. અભેદ ભાવ કેળવાતા એ કે છે મને જરાય બીક નથી લાગતી વેલ થી, અને એને બહુ જ આનંદ આવ્યો વેલ ને આખી જગતમાં નીચે જઈને જોવાનું. એમ આપણે કોઈક એનાથી એકસ્ટમ થઈએ. આજે જો તે વખતે જો ખિસકોલી આવી ગઈ ને આપણો આસન ડોલાયમાન થવા માંડ્યા, કેમ કે ખિસકોલી સાથે આપણો અભેદ ભાવ નથી કેળવાયો. એ ખિસકોલી ને બીજા ખિસકોલી થી બી કેમ નથી લાગતી, કેમ કે એને અભેદ ભાવ કેળવાયેલું હોય છે. તો એ દ્વિતીયા દ્વૈ ભયમ ભવતી. પણ જે વખતે આપણે એકતાનું ચિંતન કરીએ કે ના હું અને આ એક છીએ, જેમ સરકસમાં એક રિંગ માસ્ટર હોય એ જાનવરો સાથે રહે, જાનવરોને ખવડાવે પીવડાવે, જતે દાડે બધા સાથે એને સ્નેહથી એકત્વ કેળવાય, પછી કોઈ જાનવરથી એને બીક લાગે નહીં. અમેરિકામાં કેટલાક શો એવા કરતા હોય છે કે શાર્ક ના મોડામાં માથું મૂકીને તમને દેખાડે, જેના દાંત બહુ તીખામાં તીખા કહેવાતા હોય. શા માટે એ સંભવે? કેમ કે અભેદ ભાવ કેળવાઈ ગયો હોય છે. પણ ઉપનિષદ એક બહુ સુંદર રહસ્ય આપણને સમજાવે છે કે એવું અભેદ ભાવ કેળવતા એક સંભાવના પાછી છે કે સ એકાકી ન રમતે, સવય નહીં વરે. મેં જયારે એને એમ સમજ આવ્યું કે હું એકલો છું એટલે બધો જ સુખ એનો નષ્ટ થઈ ગયો, એને આનંદ નહીં આવ્યો, એકલો છું તેમાં શું આનંદ. એટલે સ દ્વિતીય મૈચર, એને કામના થઈ કે બીજો કોઈ હોવો જોઈએ. એ કામના થઈ અને પછી શ્રુતિ બહુ વર્ણન કરે છે કે આત્માનમ દ્વેધા પાતયત પતિશ્ચ પત્ની ચા ભવતા. એને પોતાની જાતને બે પાર્ટમાં વેચી દીધો, એક રૂપે પતિ થયો, એક રૂપે પત્ની થયો, એક રૂપે જગત થયો, એક રૂપે જગદીશ થયો, એક રૂપે જીવાત્મા થયો, બીજી રૂપે પરમાત્મા થયો, એક રૂપે જળ થયો, બીજી રૂપે ચેતન થયો, એક રૂપે દુઃખ થયો, બીજી રૂપે સુખ થયો. એને પોતાની જાતને બે ભાગમાં વેચી દીધા અને દુઃખ થકી સુખ નું અનુભવ શરૂ કર્યું, સુખ થકી દુઃખ નો અનુભવ શરૂ કર્યો, પતિ થકી પતિ નો અનુભવ શરૂ કર્યો, પત્ની થકી પતિ નો અનુભવ શરૂ કર્યો, જીવાત્મા થઈને પરમાત્મા નો અનુભવ શરૂ કર્યો, પરમાત્મા થઈને જીવાત્મા નો અનુભવ શરૂ કર્યો. સ આત્માનમ દ્વેધા પાતયત પતિશ્ચ પત્ની ચા ભવતા. એટલે એક ગજબ નું રહસ્ય ઉપનિષદો એ આપણને સમજાવ્યું છે કે એકાકીતામાં અરતિ છે અને દ્વિતીયતામાં ભય છે. જો દ્વૈત કરશો, શુદ્ધ ગુજરાતીમાં કહું તો દ્વૈત કરશો તો ભય લાગશે, અદ્વૈત કરશો તો મજા નહીં માણી શકો. તો થવું શું જોઈએ? આપણને એવું લાગે કે જયારે ઝઘડા થાય એટલે બંનેને કાપી નાખો, પણ ના, બંનેને કાપવાથી સોલ્યુશન નહીં આવે, બંનેને કાપવાથી બધું જ કપાઈ જશે. ન તમને નિર્ભયતા મળશે, ન તમને રમણ મળશે. ઉપનિષદ કહે છે કે ન સ આત્માનમ દ્વેધા પાતયત. એને એક પોતે પોતાનામાં દ્વૈત ઉત્પન્ન કર્યો, એક અનેક થયો. એક પોતે જયારે અનેક થાય તેમાં બંને વાતનું સોલ્યુશન આવી ગયું, દ્વૈતનું પણ સોલ્યુશન આવી ગયું કે દ્વૈત થકી જે ભય અનુભૂતિ થતી હતી તે પણ નિવૃત્ત થઈ ગઈ, અને અદ્વૈત થકી જે અરતિ થતી હતી તેની પણ નિવૃત્તિ થઈ ગઈ. બંને વાતનું સોલ્યુશન આવી ગયું. સ આત્માનમ દ્વેધા પાતયત. એને પોતાની જાતને બે રીતે ઘડી કાઢી, બે રીતે વહેંચી દીધી. એ સમર્થ છે, તે વહેંચી શકે છે પોતાની જાતને. એને જયારે પોતાની જાતને બે રૂપમાં વહેંચી તેથી આ જગત ઉત્પન્ન થયો. જેમ સુવર્ણ, એક સુવર્ણ કોઈ કંશમાં કુંડલ બની જાય, કોઈ કંશમાં એરિંગ બની જાય, કોઈ કંશમાં રિંગ બની જાય, કોઈકમાં કંઈક બની જાય. જેમ એક બ્રહ્માંડમાં, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે, એમ અંતે તું હેમનું હેમ ભાસે, એમ નામરૂપ જુજવા અંતે તો હેમનું હેમ ભાસે. તે ન્યાયથી એક જ તત્વ જયારે અનેક થાય એ તત્વને સમજવું હોય તો આ જે પરિણામ છે, વ્યાસજી કહે છે આત્મકૃતે પરિણામાત. એને પોતાની આત્માને આ રીતે પરિણત કર્યું છે. સ આત્માનમ સ્વયં અકુરુત. એને પોતાની જાતને જગત રૂપે વ્યક્ત કર્યો છે, અદ્વૈતે દ્વૈત રૂપ ધારણ કર્યું છે. એ તત્વ, આ રહસ્યને વેદાંતના જો સમજવું હોય આપણને તો તમે ધ્યાન રાખો કે અક્ષર બ્રહ્મ તમને કામ નહીં આવે, પુરુષોત્તમ તમને કામ નહીં આવે. કેમ કે પુરુષોત્તમનો પાસો દ્વૈત વાળો પાસો છે, અતિ અદ્વૈત વાળો પાસો છે. અક્ષર બ્રહ્મ નો પાસો અતિ અદ્વૈત વાળો પાસો છે. જો તમને આ જે લચીલી સ્થિતિ છે કે જેમાં તમને ભય પણ નિવૃત્ત કરવું છે અને મોનોટોની ને પણ દૂર કરવી છે, અદ્વૈત મોનોટોનસ છે અને દ્વૈત જે છે એ બહુ ભયંકર છે, દ્વિતીય અદ્વૈત ભયમ ભવતી. એટલે બંનેનું સોલ્યુશન લાવવા માટે એક તાદાત્મ્યવાદ હોવો જોઈએ. તાદાત્મ્ય એટલે કાર્ય અને કારણ બે છે છતાં પણ એક છે, એને તાદાત્મ્ય કહેવાય. વાચસ્પતિ મિશ્ર બહુ સુંદર કહે છે, અભેદમ ઇતિના તાદાત્મ્યમ બ્રુમ કિંતુ ભેદમ વ્યાસે ધામ. અમે જયારે અભેદ કહેવા માંગીએ છીએ ત્યારે અમે તાદાત્મ્ય નથી કહેતા, ભેદનું ખંડન કરીએ છીએ. મહાપ્રભુજી એમ કહે છે કે અભેદમ ઇતિના ભેદમ વ્યાસે ધામ કિંતુ તાદાત્મ્યમ બ્રુમ. તાદાત્મ્યમાં બંને પાસાઓ આવી જાય છે, ભેદ પણ આવી જાય છે, અભેદ પણ આવી જાય છે. સુવર્ણ અને કુંડલ વચ્ચે ભેદ છે કે અભેદ છે તમે ડિફાઈન નહીં કરી શકો. જોવું હોય તો ભેદ પણ છે, ન જોવું હોય તો અભેદ પણ છે. જેને રિંગ જ જોઈતી હોય તેને રિંગ જ જોઈએ છે, સુવર્ણ નથી જોઈતો. પણ જો લોજિક આપણે વાપરવા જઈએ, ધારો કે ઘરમાં આપણી છોકરી જીદ કરે કે મને નવા એરિંગ્સ બનાવી દો સોનાના, અને આપણે કહીએ કે ઇફ એ ઇઝ ઇક્વલ ટુ બી એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ સી, therefore A is equal to C, એમ કહીને કહીએ કે જો એરિંગ સોનાનો તેથી સોનાથી અભિન્ન, અને સોના બંગડીનો, બંગડીમાં એ વપરાયો છે તેથી બંગડીથી અભિન્ન, તેથી એરિંગ બરાબર બંગડી. કહીને તમે એને બંગડી આપી દો ને એરિંગ ના આપો તો ઝઘડો નું સોલ્યુશન આવે ના આવે? એ જે લોજિક ની દાબડી છે એ પરિણામવાદ ઉપર કામમાં નથી આવતી. જે આપણી છોકરી એમ કે ના મારે સોનાના એરિંગ બનાવવા છે.